શ્રેણી છે તે કીર્તિ બીજા હારા કરીને ટેડકા આવે, પણ તમે જ રોમ ભાઈ સી ટેડકા આવે. તો ભાઈ સાદા વ્યવહાર ને માટે બે નિયમ લાગુ પડવો જોઈએ ને, અતિક્રમણ માટે શા માટે? સાદા વ્યવહાર માટે બી પ્રતિક્રમણ કરવું જ જોઈએ ને. તો કે સાદા વ્યવહાર નું પ્રતિક્રમણ તો કરવું જ જોઈએ ને. પશ્ચાતાપ કરવાનું, બીજું કઈ? પશ્ચાતાપ કરવાનું. પ્રતિક્રમણ એટલે તો એ પાપ ધોવાઈ જ ગયું, ફરી પાપ નું ફળ ના આવે. પશ્ચાતાપ થી પાપ નું ફળ, પશ્ચાતાપ થાય કેવું કે ગોઠ વાળેલી હોય ઘોડા ગોઠ, તે આપડે આમ કરીએ તો ઢીલી થઈ જાય, પશ્ચાતાપ કરીએ એટલે. પણ આવતો બહુ બહુ માથાકૂટ ના પડે, થોડી વાર ઉડી જાય શું. એટલે પશ્ચાતાપ કરેલું ઉત્તમ છે વસ્તુ. પણ દોષ ને દોષ સમજે છે રીતે, પોતે જજ, પોતે આરોપી, પોતે વકીલ છે રીતે દોષ ને દોષ ને સમજાવ્યા. કેટલા માણસો આ દુનિયામાં બીજાનો દોષ કાઢી આવે હો બસે, કારણ કે પોતે જજ, પોતે વકીલ ને પોતે આરોપી. બોલો, વકીલ કે છે બધા લોકો કરે જ છે કે છે. સત્યુગમાં તો વકીલ નતો, સત્યુગમાં વકીલ નતો, તે પોતે જજ ને પોતે આરોપી હતો, કબૂલ કરી લેતા હતા, કન્ફેસ કરી લેતા હતા. અત્યારે વકીલ બેઠો છે ને, ગુનો જ નહીં લાગવા દેતો, પાપો ભસ્મીભૂત થઈ જાય. શું કહ્યું? આ મંત્ર બોલવાથી પાપો ભસ્મીભૂત. આપણે કહ્યું ને કે કન્ફેસ કરવાથી પાપ નો નાશ થાય છે, ઘણો નાશ થઈ જાય. તો કે કન્ફેસ કોની પાસે કરવું? કન્ફેસ જેને એવું લાયકાત ધરાવતા હોય છે ત્યાં કન્ફેસ, કન્ફેસ કરવાનું મન થાય તેવા માણસો હોય છે. કન્ફેસ કરવાનું આપણું દિલ થાય, જે કન્ફેસ નો દુરુપયોગ ન કરે. શું કરું? કન્ફેસ નો જે દુરુપયોગ સહેજ પણ કરે નહી, એનો લાભ ઉઠાવે નહી, તો ત્યાં કન્ફેસ. ત્યાં છોકરીઓ કન્ફેસ મારી પાસે કરે એને પછી મારે જ્યાં ડબડાવી ત્યાં ડબડાવી શકું. એને એનું એજ કાગળ એમ એને પાછું આપીએ એમ, એના ગુના માફ કરીને, અને પછી એને મહિના સુધી વાંચવાનું કહીએ. ખલાસ થઈ જાય. શું કહ્યું? અમારી પાસે કન્ફેસ 18 વર્ષની છોકરીઓ હું કન્ફેસ કરે, 13 વર્ષથી 27 વર્ષથી સુજુ ક્રિયા થઈ બધી લખે, કારણ કે અમે એ છોકરીને એના બાપ ની વાત ના કરીએ, બાપ ની વાત છોકરી ના કરીએ. કોઈ કોઈ કન્ફેસ તો બહુ સારું, અમારે તો મોડા મોડ કન્ફેસ. એક ભાઈએ તો એવું કહ્યું મને કે હું આવતા બહુ સાપણ થઈશ, એવું છે મેં ગુનો કર્યો છે. શું કહ્યું એક ભાઈએ? આવતા બહુ સાપણ થઈશ, એવો મેં ગુનો કર્યો છે. કે મેં શું ગુનો કર્યો તો? ત્યાં કે મારા ધણી, હું પહેણી ના આવી ત્યારે મારા ધણી આ બેની સાથે સંબંધ હતો, એટલે પછી એને મને એ બહેન ઉપર એટલી બધી ચીડ ચડતી હતી કે હું આવતા બહુ હા પણ છીણ પણ એને કહી. એને ધણી પડ્યા ના કરે, ચાલો પેલી નીકળી જાય. કે એને આ કન્ફેસ થયા પછી એને ખૂંચવા માંડ્યું, એટલે મને કહે દાદાજી આ ખૂંચે છે મને. આ બધું મયો મહિનું હતું, હવે બધા રૂજાણું જે કરી આપી. શું કહ્યું? સહી વાળો કાગળ પાછો આવ્યો. ધણી કરી વાર ના કરી, પેલી કરી આપ. તમે સહી કરી આપ્યું, શું કર્યું? આ દુનિયામાં સહી કર્યા વગર કોઈ કાર્ય થાય નહીં, તમારી સહી વગર મરણ પણ ના આવે. કારણ તમારો માલિક કોઈ નથી, તમારી સહી વગર એમને તો ઉઠે છે. બાપની દુનિયા છે, જમરાજો બમરાજો હોય તો એને બાપ ની દુનિયા છે, ભગવાન ના બાપ ની દુનિયા છે. કોણ તમને તે લઈ જાય તો આગળ? તમે એમ કહો કે હવે હે ભગવાન આવ છોડો, તો એ સહી કરી આપીએ. એટલે દસ પંદર મહિના ની અંદર હિસાબ આવી ચૂકતે ઘરે લઈ જાય તમને. પણ એક વખત સહી તો તમારી લીધા વગર તો કોઈ, કારણ તમે અધિકારી છો. એવું તમે ઘણા ઘરડા માણસો ને ગુજરાત માં સાંભળીએ, ખાસ કરીને આપણે ડોસીઓ ને, કે ભગવાન મારે ક્યારે છૂટો છે, મારે વર્ષો થી જીવતા હોય છે. એવું તમે ઘણા આપણા ગુજરાત માં ડોસીઓ ને સાંભળેલું છે કે વર્ષો સુધી કે ભગવાન મને છોડાવો તોય જીવતા જ રહે છે. એ તમે ડોસીઓ ને ફરી પૂછો ને ત્યારે ખબર પડે. આપડે કહે કે હા હવે જવું છે, ઘણા જુવાન હોય, તમે એમને જીવવું હોય છતાંય મોત તો આવે છે ને. એ કેમ? એ ઘણા ફરે એવું બોલે છે, મારી જાત ને કન્ડમ કરી, મારી જાતે મરી જઈશ, પણ એને છોડવાનું નથી. શું એ ગમે તે તમારી સિગ્નેચર કોઈ પણ માણસ લઈ શકે નહીં, કોઈને રાઈટ નથી તમારી, તમને લેવાનો કોઈને અધિકાર નથી. જમરાજા શું પગાર મળતો છે? જમરા ધંધો છો બધા ઉપર લઈ જવાનો, ઉપર લઈ જવાનો, વધારે ઉપર લઈ જવાનો. થાય ત્યાં પછી પેલો જીવ ને લઈ જવાનો, આ લોકો બાગી આવવા જાય અને જીવ ને તો લઈ જવાનો મારતા મારતા. એ છે તે એનો જમરા ચાલો ધંધો, એને જમરા કેતા હતા લોકો. અને એના ફોટા જોયેલા તમે? જોયેલા. એ ભાઈ અમારે એવા, મારી મારી વીતેલી કહું તમને, મારી વીતે કહું તમે. હું 13 વર્ષ નો હતો, અમારે પાડોશી કાકા બહુ સ્ટીક હતા બિચારા, એટલે બધા ત્યાં આગળ એ કરે. મારે રવિવાર હતો તે દિવસ, મેં બધાને કહ્યું આજ હું બેસી રહીશ કાકા પાસે, અને 10-11-12 વાગે હું ગઈ જઈશ. કહ્યું તો કાકા ઠીક લાગશે, એટલે બધા ગયા. રવિવાર હતો એટલે હું બેઠો. બેઠા પછી એક કૂતરું રડવા મળ્યું 11 વાગે. કૂતરું રડે છે ને આપડે, એટલે મેં પેલા જ્ઞાન સાંભળેલું કે કૂતરું રડે ત્યાં જાણવું કે જમરા આયા, જમરા આયા કાકા નથી આવ્યા. એટલે પેલી મને ઊંઘાવવાની બંધ થઈ ગઈ, કાકા લઈ જશે. કૂતરું રડ્યું નઈ એટલે ત્યારે મને પેલું જ્ઞાન હાજર થયું, કોકે મને જ્ઞાન આપ્યું છે કે કૂતરું રડે ત્યાં જમરા આવે, એટલે પેલું જ્ઞાન હાજર થઈ ગયું. એટલે મને વેમ પડ્યો કાકા લઈ જશે, પણ જમરા ની મેં રાહ જોઈ, પણ જમરા હવાર સુધી આવે ને ત્યારે મેં કહ્યું સારું ખોટું છે, આ લોકો ઠુકાઠું કરે છે શું છે. તે તાથી એની પાછળ પડ્યો જમરા ખોરવા, જમરા ને ફરી કાઢવા માટે પગાર શું છે, ક્યાં આગળ હેડ ઓફિસ, ક્યાં આગળ ક્યાંથી પગાર પેમેન્ટ થાય છે, કઈ બેંક ને ચેક હોય છે, બધું પૂછ તપાસ કરી ગપ્પું નીકળ્યું. બધું આખું હિન્દુસ્તાન ના મનુષ્યો જમરા થી ફળકતા હતા, અને જમરા નામનું જીવડું છે જ નહીં, જીવડું જ નથી. જુઓ ને દુનિયા કેટલી બધી ભડકાટ, કઈ હશે તો ખરું, એના બદલે કઈક તો હશે નઈ. જમરાજ નહી પણ નિયમરાજ છે. શું છે? નિયમરાજ. શું છે? નિયમરાજ. નિયમરાજ. આ નિયમરાજ થી બીક લાગે ના લાગે? હા, નિયમરાજ ની બીક ના લાગતા. આ જમરો મૂક્યા ગાડી લોકો ને મારી નાખ્યા, લોકો થી ઓછા નથી આગળ પ્રજા આપણી. ભાઈ તો આપે એમ કહ્યું સર્ટિફિકેટ ના સહી કરી આપે ત્યારે જ મરણ થાય. જમરા આયા, જમરા નામ નું જીવડું થયું નથી. હું મેં બધા લોકો વાત કરી ગાડી ખુલ્લી કરી નાખી ભડકો ભડકો છો તે એક તો આટલા બધા દુઃખ છે મેં બધું ખોરી કાઢી બધું જોઈ લીધું છે અને પેલા ફોરી ના સાયન્ટિસ્ટ બધા કહેતા કે ગોળી ઉપર થી કે ઉપર ઉપર તો બાપ હોય નથી આકાશ છે બધે જે આવ્યો તારી બધી અરજીઓ છે ને લોસ્ટ પ્રોપર્ટી ઓફિસ માં ગયો શું થયું હા એવું તમે કહે ભગવાન નું એડ્રેસ છે કે નહીં એડ્રેસ લાઈક ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન ક્રિએશન મેન મેડ હોય કેવું હોય મેન મેન મેડ મેન મેડ માં નથી ચક્રમ છે લોકો તે જાય તો આગળ શું અહીં ખૂટી પડ્યું તો ત્યાં ગયા આ વિજ્ઞાન તો નાશ લાયા હે બહુ નોર્મલ વિજ્ઞાન ઇઝ પોઈઝન પોઈઝન થઈ પડ્યું નોર્માલિટી હોય તો સારી બિલો નોર્મલે બિલો નોર્મલે પોઈઝન કહેવાય શું કહે નોર્માલિટી જોઈએ બાહ્ય વિજ્ઞાન માં નોર્માલિટી આંતરિક વિજ્ઞાન માં કમ્પ્લીટ આ મારું આંતરિક વિજ્ઞાન છે 20-30 શબ્દ બોલ્યો છે તે આની બહાર ગયો નથી એકવીસ શબ્દ દાદા આપસવાણી માં એક ઠેકાણે એવું તમે લખ્યું એ મેં વાંચવામાં સમજ ભૂલ ન થાય તો કે હિન્દુસ્તાનમાં વસ્તી અનાજ જો વધે નહીં તો વસ્તી મોટો પ્રશ્ન કરશે તમે એમ કહો કે એવો કોઈ પ્રશ્ન થવાનો નથી એ હજુ વાત માનવામાં આવતી નથી ફૂડ પ્રોડક્શન એમ કે ન વધે એમ કે આપસવાણીમાં આપણે એવું કહ્યું છે કે મારી જો સમજમાં બરાબર હોય તો કે હિન્દુસ્તાનમાં એટલે વર્લ્ડ માં જો અનાજ નો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો વસ્તી એટલી બધી વધવાની છે કે બધી મુશ્કેલી ઉભી થશે અને આપ તો કહો છો કે વસ્તી અડધી થઈ જશે તો કે આ જરા સમજાતું નથી એમ આ જે વસ્તી વધારો કે છે ને કે આજની આ ગવર્મેન્ટો ને બેભાન પડેલા ઓફિસર બધા પ્રધાનો બધાનો બધું બેભાન છે આ વર્લ્ડ ની ફોરકાસ્ટ કરે અને જે ફોરકાસ્ટ લોકોને દુઃખદાયી થઈ પડે એ માણસ ને પહેલા પહેલી જેલ ની સજા કરી દેવી છે ધર્મ ટીપની આ ફોરકાસ્ટ કરે છે 80 માં 90 માં આવું થઈ જવાનું 2000 માં આવું થઈ કઈ જતા ચક્કરો જો ઘન ચક્કરો આ શેના જેવી વાત છે કહું તમને તમે વિચારજો બરોબર 14 વર્ષ નો હતો 4 ફૂટ ને 6 ઇંચ નો હતો અને 19 વર્ષ નો થયો 5 ને 3 ઇંચ થઈ ગયો તો 9 ઇંચ 5 વર્ષ માં 9 ઇંચ વધ્યો તો 60 વર્ષ કેટલો થશે આ તો બધા ભોન નથી ત્યાં બોલે છે આ લોકો જપ પબ્લિક ભડક્યા કરે શું ખાય શું છે એટલે શું ચિંતા કરશે અને અવસર અવસર કરવાની અવસર તો છે જ અત્યારે ઘણા લોકો ભૂખે તો મરે જ છે ને અનાજ ન કરે અત્યારે અવસર તો છે ઘણા લોકો ભૂખે મરે જ છે ને તમે તમને એવું લાગે કોઈ બાપો ભૂખે નહીં મરતો આ બધા માઈ ફૂકી ખાઈ જાય એવા તમને એવું લાગે બધા દયાળુ થઈ બેઠા છો તે ભૂખે મરતો જીવતો હશે બિદાડે આ તો લોકો પ્રોપેગેન્ડા કરે છે અને કુદરત ભૂખે મરવા દે છે નહીં નાના નાના જીવડા ને ભૂખે મરવા દે જે પબ્લિક સામાન્ય છે એ બહુ દુઃખી છે આખો દાડો ઉપાધિ ચિંતા ઉપાધિ છોડી પડ્યા ચિંતા ફળાણી પડ્યા ચિંતા ગરીબ ના છોડી પડ્યા ચિંતા ની કશું ની જવા જતી રીતા આખો દાડો આમ થી જશે ને તેમ થી તારો બાપો કશું ખબર નથી જે ડિસાઇડેડ છે શું છે પણ જાગૃત રહેજે ડિસાઇડેડ નો અર્થ અવરો ના કરવો લોકો શું કરે ડિસાઇડેડ નો અર્થ નહીં બનવાનું નહીં બને બનવું વ્યર્થ ના જાય એટલે કે જે બનવાનું તે જ બનવાનું છે અર્થ દુરુપયોગ કર્યો ખરો અર્થ શું છે કે નહીં બનવાનું બનવાનું વ્યર્થ ના થાય, બનવાનું તે જ બનવાનું છે. એનો અર્થ એવો નથી, આપણે ગાડીઓ વાળાને આપણે કહીએ કે ભાઈ આંખે મેચિન ચલાવો તો શું થાય, જે બનવાનું છે બનવાનું છે તો આંખે મેચિન ચલાવો વાંધો છો કે બોલ્યા વેલો મરી જાય માણસ, વેલો મરી જાય, એક્સિડન્ટ થઈ જાય. તો પછી આ બનવા છે એવું બને ના બોલાય, આવું જે બનવાનું છે બનવાનું છે ના બોલાય. હું આ ઘનચક કરો છો શું છો, ત્યાં કે શું બોલવું છે, ત્યાં કે ઉઘાડી માં ગાડીઓ ચલાવી જોઈએ, શું કહ્યું, અને સાવધાની પૂર્વક ચલાવી જોઈએ, અને પછી અથડે એ બનવાનું સગડ ને, એ બનવાનું બન્યું ક્યારે, પછી અથડે આમ સાવધાની પૂર્વક સગડે ને, પછી એનો એ આગળ આગળ અન્ડરસ્ટેન્ડિંગ બીજું કોઈ રસ્તો જ નથી, આ અન્ડરસ્ટેન્ડિંગ છે બનવાનું તે બન્યું. ચાલો ને સાવધતા પૂર્વક ચાલો, શું કહ્યું, સાવચેત રહીને ચાલો, અને પછી છે તે અથડ્યું તો આપડે અમારે એમ કેવું કે તારો દોષ ને મારો દોષ ની આપડે ત્રિમંત્ર પરથી એમ કે જે પેલો પાપ નો નાશ થાય છે, માણસ ત્રિમંત્ર માં ભગવાન ને જેમ કે નમસ્કાર કરે છે તો ધ્યાન માં પણ માણસ એ જ કરે છે ને, પુણ્ય નાશ કરતું પણ કશું નાશ તો કરતું જ છે ને, એમ કેવું છે એમનું કે આ ભગવાન નું ધ્યાન કરે તો એમાં પણ પછી પાપ નો નાશ થવો જોઈએ ને, પાપ નો ધ્યાન ધ્યાન મેડિટેશન કરે એમાં મેડિટેશન જો ખરું મેડિટેશન તમે અહી આગળ વાંચો છો એ વાંક્ય મેચે ને નમો હરિહંતાણ એવું વાંચો છે, બોલો ખરું ધ્યાન કોને કેવાય, કે કોઈ પણ વસ્તુ તમે જાણો છો ત્યાં લીટી નું પદ હોય પણ એને તમે આંખે મીઠી ને વાંચીને જો કદી એ કરો એ ખરું ધ્યાન કહેવાય, શું કહેવાય, સમજાયું, સમજાય, પણ એ તો મંત્ર નું ધ્યાન કરવા માટે, પણ મૂર્તિ નું ધ્યાન કરવું હોય તો આ તો મંત્ર નું ધ્યાન થયું, મૂર્તિ નું ધ્યાન કરવું હોય તો મૂર્તિનું ધ્યાન થાય, આ આ પદસ્થ ધ્યાન કહેવાય, શું કહેવાય, પદસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, પછી મૂર્તિ નું ધ્યાન, મૂર્તિ આમ ધ્યાનમાં લઈ ત્યાં સ્થિર કરી અને એ લેવાની ધ્યાનમાં લઈ અને વાંચ મીચે દેખાય એવી કરી નાખવાની, પછી ધ્યાનમાં લેવાની, હવે ધ્યાન થી ફાયદા શું થાય, એકાગ્ર થાય અને શાંતિ થાય મનની, બીજું કઈ લાભો કશું ફાયદો થાય નહી, અને એટલો વખત પાપ ના બનતા, એટલો વખત પાપ થી છેટા રહે આપડે, સમજો ને, અને ખરું ધ્યાન તો કરે કેવાય કે ખરું ધ્યાન કરે તો જ મોક્ષ થાય, તે શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન અમને આ તમારે મિત્ર ને છે તે આખો દાડો રહે છે ભાઈ કીર્તિભાઈ, ત્યારે ધ્યાન તો ધ્યાન શેને ખરી રીતે કહેવાય, ખરી રીતે ધ્યાન શેને કહેવાય છે, કે તમે આજે નક્કી કરો કે મારે ઘરથી જવું છે હવાના 8 વાગે નક્કી કરો અને હું આજે 5 વાગે ઘરથી જવું છે તો એ તમારે ધ્યાનમાં રહે કે ના રહે, એનામાં ધ્યાન, એ તો યાદ શક્તિ મળ્યું, એ ધ્યાન એ તો એક મગજમાં સ્ટોર થઈ ગયું એટલું જ, એ તો યાદ શક્તિ ને મગજમાં સ્ટોર થઈ ગયું એટલું, ના એ ધ્યાન કહેવાય, તમારે ધ્યાનમાં રહ્યા જ કરે કે ધરતી જવાનું છે, ધ્યાનમાં રહ્યા જ કરે, એ ધ્યાન ત્યાં સુધી સવાર થી હું સુધી ત્યાં નહીં ચાલી. અને વાત તો હું તો ધ્યાન મૂળ અર્થ આ તો બધા આ ધ્યાન તો બધા માદકતા જ છે. માદકતા એટલે જો બિદાર ના કરો ને તો ગમે એની ચેન ના પડે. તમે આ ધ્યાન કર્યું બિદાર તમે એ ટાઈમે ના કરો તો તમને ચેન પડે નહીં. એ માદકતા કહેવાય, ઇન્ટોક્સિકેશન કહેવાય, એનું નામ ધ્યાન જ ના કહેવાય. એ લોકોને શીખવાડી લોકોનો મગજ ખરાબ કરી દે. શું છે તેને આપણે કઈ ભણતા નથી. સારું ખોયું ખોટું કહ્યું એમાં જુદા પાડી આવીએ. તમને તમારે અનુકૂળ આવે તે ખરીદી કરવાની. કેમ કે બધી જ વાતો બહુ મોટા મોટી અબજો રૂપિયા ની પાણી જેવું છે. મને એક દિવસ કે છે, મેં કીધું દાદા આવવાના છે દર્શન કરવા આવો. પછી મેં કીધું દાદા જ્ઞાની પુરુષ છે, આત્મક પડે અને દેહ પણ ના, અને દેહ પણ ના હોય. આત્મ જ્ઞાન થયા પછી 21 દિવસ સુધી દેહ રહે પછી નથી રહેતો. આત્મ જ્ઞાન થયા પછી 21 દિવસ સુધી દેહ રહે પછી પણ એ તો ઓથોરિટી પાસે સાંભળેલું છે. કૃષ્ણ મહાવીર આટલા બધા વર્ષો ના વર્ષો સુધી આવું કોઈ જગ્યાએ હોય નઈ. આ તો મગજ ના દે એ હોય ને, મગજ ચક્રમ થઈ ગયેલા એને વાતો હોય. આવી દાદા એમ કે ઓથોરિટી ની પાસે સાંભળ્યું છે કે એ કે ઓથોરિટી ની પાસે સાંભળેલું છે. ઓથોરિટી હોય જ નહીં. ઓથોરિટી આત્મ જ્ઞાન નહીં, કેવળ જ્ઞાન થયા પછી હજુ હજુ લાખ વર્ષ જીવવાના. શું હા તો એમ ઓથોરિટી ને કરો હા બરોબર. અને મગજમારી કરી ગયો વગર આત્મજ્ઞાન વિશે ગુનો છે. આત્મજ્ઞાન જાણ્યું નથી જગતે. પણ જેને આત્મજ્ઞાન થયું છે, આત્મજ્ઞાન તો થઈ શકે. જેને આત્મજ્ઞાન થયું છે એને પછી શરીર નો બી કેમ હોય છે? એ તો બધી વસ્તુ સાથે એક થઈ ગયા. આત્મા સર્વત્ર છે અને જે સર્વત્ર જે છે ના શીખીએ. શું કહ્યું? આત્મજ્ઞાન તો મને એકલા નથી, મારી પાસે 40,000 માણસ છે. શું કહ્યું? અને તે નિરાતે ભૈરી સાથે ફરે છે. આ તો બધું હું તું ત્યાંથી પોલું જ ભણ લે. સાંઈ બાબા આવું બોલતા ને, સાંઈ બાબા સાંઈ બાબા. આ તો બીજા લોકો ઊંધું મગજ નો પૂછ્યું. સાંઈ કેવા સરસ હતા. અત્યારે એમને કહો સત્ય સાંઈ બાબા અત્યારે છે અને એમને કહ્યું છે અને એમને લખેલું છે. તમારે જોવું હોય તમને બતાવીશ. સત્ય સાંઈ બાબા અત્યારે છે અને એમણે લખેલું છે. હું બતાડી મારી વાત ના કરશો. આ પેલા સાંઈ બાબા હતા તે સાચી વાત. ઘડિયાળ ગાળે તેની વાત નહીં કરતો હું. તે પેલા સાંઈ બાબા શેરડી ને તમારે બધું જો જાણવું હોય. બાકી આ બધું ખોટું છે. તમે જાણેલું બધું રિલેટિવ અને વિનાશી જ્ઞાન છે, લૌકિક છે. અલૌકિક નો એક આંકડો જોયેલો એક માસ થી લો, એક જ માસ થી લો. અલૌકિક નો આંકડો જોયેલો ક્યાંથી લાવે? પુસ્તક નું બહુ બધા વાંચીને લાવ્યો. પુસ્તક તો લૌકિક છે. ચાર વેદ ભણે ને તો ધીસ ઇઝ નોટ ડેટ કઈ ભૂરે. શું કહ્યું? આત્મા નો એ આ કે છે ને તી કોણ તમે આખી ફરી કઈ બધી વાત. ભગવાને કહ્યું છે. નામ દેશો કે નામ દેશો. સત્ય સાંઈ બાબા જે ભગવાન છે એમને કહ્યું છે. સત્ય સાંઈ બાબા જે ભગવાન છે એમણે કહ્યું. એની વાત તો નથી, એની વાત આપણે કરશું. એ તો ઘડિયાળ કાઢતા હોય તેને કામ નહીં. એ તો હું તો પેલા થાય બાબા અને આ સારા છે. આ બિચારા લોકોને ઠંડક આપે છે ગમે તેમ કરીને. ઘડિયાળ કાઢી લોકોને આકર્ષે છે અને પછી ઠંડક આપે છે. ગીની કેમ નથી કાઢતા? પેલી સોનાના સિક્કા કેમ નથી કાઢતા? એ આપણી જરૂર નથી. આપણે એમાં પડવાની જરૂર નહીં. એ તો એમ જેને ફાવતો એ વેપાર કરે. શું કહ્યું? એની આપણે એમાં પડવાની જરૂર નહીં. સર હું તો પેલા સાંઈ બાબા સમજ ચોખ્ખા માણસ ક્લિયર માણસ મુજે કૃષ્ણ ચેતના કબ હોગી કે મુજે ગુજરાતી નથી ફાવતું કે મુજે કૃષ્ણ ચેતના કબ હોગી કૃષ્ણ ચેતના કબ હોગી મને કૃષ્ણ ચેતના ક્યારે થશે ક્યારે કરવી કબ કરવી જબી ભી જલ્દી જલ્દી હો સકે જેટલા જલ્દી હો સકે ઉતના જલ્દી હો સકતા હૈ મુજે થોડા કુછ જાનતા હૈ કે નહીં જાનતા થોડી થોડી સમજાય આપો હું તમારી પાસે માંગુ છું આપડે તો મને કે છે અમને આત્મજ્ઞાન આપો મુકતા સાહેબ બાબા ધ્યાન રહેશે તો કરે છે તો પછી વગર અમને આધાર રહેતો બીજો આધાર ની જરૂર નહીં સમજ ભાઈ ને એમ ધ્યાન રહેશે શાંતિ રહે ને થોડું થોડી વાર હા લંડન માં લોકો ને ધ્યાન રહેશે સાહેબ બાબા એમ શાંતિ રહેતો અહીંયા આ હોબળું પણ એમાં ડખો નહીં કરવાની જરૂર સમજ ભાઈ ને આત્મજ્ઞાન બેને પૂછ્યું એટલે તમે મને પૂછ્યું મારે જવાબ જોઈતો તમને મળી ગયો સબ કુછ હો સકતા હૈ સમજે ને નહીં ઓર કે ચાહીએ કૃષ્ણ ચેતના કે બાદ ઓર કુછ ચાહીએ નહીં વાસના નામ ક્યા હૈ આનંદ સરકાર આનંદ સરકાર આનંદ આનંદ અરે કે આપ આનંદ હૈ નિરાનંદ હો જી એક તો નિરાનંદ હો કે છે નિરાનંદ આનંદ તો હૈ ને આનંદ તો નથી ઉપર નિરાનંદ છે આનંદ તો છે નહીં પણ નિરાનંદ છે કિસને નામ લગાયા હતા પિતાજી ને નામ રખા પિતાજી પિતાજી ને ફાધર નિરાનંદ નામ લગ વહી તો લગતા હૈ પર મેં આનંદ હોના ચાહતા હું ના આનંદિત હોના ચાહતા એ તો છે પણ હું આનંદ થવા માંગુ છું માય ને બેજા આનંદ બોલતે હા હા જેન હું આજે કોઈ જાય મેં તો આત્મા હું આત્મા હું મેં તો આત્મા હું આનંદ કો ગાડી લેવા કોઈ હરકત નહીં ને કોઈ હરકત નહીં ધોર લગાવે આનંદ તો હરકત તકલીફ હોગી પર ફિર આનંદ આત્મા હૈ કોઈ કુછ લગતા નહીં આનંદ કી બાત ઓર આનંદ કી બાત આનંદ હૈ તો આત્મા કુછ લગતા નહીં એસા જુદા હોના ચાહીએ આનંદ મંત્ર સુનિ મતલબ મેરી ઈચ્છા હૈ કે મેં હિન્દુસ્તાન ચલા જાઉં ઓર વહી ભજન કરું કીર્તન કરું કે મારી એવી ઈચ્છા છે કે હું હિન્દુસ્તાન જતો રહું અને ત્યાં જ ભજન કીર્તન કર્યા કરું ઇધર બહુ હી વાસનામય જીવન હૈ જી હા અહીનું બહુ વાસનામય જીવન છે અહીનું બહુ વાસનામય જીવન છે વહા પર ભી હૈ પર વહા સાધુઓ કે દર્શન હોતે હૈ સત્સંગ હોતા હૈ યહાં તો અસત્સંગ હોતા હૈ ત્યાં પણ છે પણ ત્યાં સાધુઓ ના દર્શન થાય સત્સંગ થાય અને અહીં તો અસત્સંગ જ થાય વહા જાકે ભી પસ્તાયેગા વહા અચ્છા થા ઇધર કહાં આયા પસ્તાયા વહા જાય કે બાદ આપકો લગેગા પસ ગયા હે અભી દેખીએ અચ્છી તરહ સે રોટી બોટી સબ ચીજ મિલતી હૈ રોટી વહાં ભી કમ નહીં થા જી બાત પતા હૈ રોટી વહાં ભી નહીં કમ થી એટલે કે ત્યાં પણ રોટી ઓછી નથી મારે પર વો નહીં કાફી થી યહાં પર હતું પહેલે ત્યાં બહુ હતું કે છે પર વહાં શાંતિ થી યહાં તો યહાં પર અશાંતિ હી મિલતી હૈ ત્યાં બધી શાંતિ હતી અને ત્યાં બધું હતું પણ અહીંયા અશાંતિ બહુ લાગે છે નિરંતર પરમાનંદ માં રહેતા હે વો નિરંતર પરમાનંદ માં રહેતા હે નિરંતર પરમાનંદ માં રહેતા હે અહીંયા અમેરિકા માં રહેતા હે નિરંતર એક ક્ષણ ભી કરે કોઈ નહીં મુજે આશીર્વાદ દે છે મુજે જાતિ વખત આશીર્વાદ દાદા કે છે કે પરમાનન્ટ શાંતિ ક્યારે ને કઈ રીતે મળે? આપસે પૂછતા હું બદલાઈ હું આપને પૂછું છું કે પરમાનન્ટ શાંતિ મળશે ઇધર સબ કુછ મિલેગા સબ કુછ શું માંગે વો ખાતરી હો જાયગા કે આપને કુછ મિલા હૈ એ તો ચિંતા હૈ વહાં કુછ નહીં મિલા હૈ ખાલી ગપ્પા હૈ ચિંતા બિલકુલ બંધ હોના ચાહિએ અભી ચિંતા બહુ હૈ ને ચિંતા તો અચ્છા મુજે આગે આવો તો અહીં રહેવા માંગે છે તમારી ઈચ્છા હોય તો અહીં રહેવા માંગે છે ઉધર કિધર રહેતા હૈ યહી 15 મીલ 15 માઈલ 15 માઈલ દૂર અબ હૈ હી નહીં હા જો આપ ચલી ગયે હે હે ચો નોપી હે કૃષ્ણ ભગવાન શું કહે ચિંતા કૃષ્ણ ને કરવું પહેલું આ બધી ચોપડી લઈ જાય છે લઈ જવાનું પૂછે લઈ જાય દ્રષ્ટા વિશે કઈ બોલો તમે સમજાય છે મનમાં બોલતા હતા ના ક્યારે મનમાં ચાલે નઈ આ લોકો એવું જ કરવાનું હું બોલતો હોઉં છું પણ મનમાં બોલતો ચાલે નઈ ના પણ આ બધા જે કરે ને એવું ખુલ્લા મનથી નહી તો પછી દોષ ભરાય ઉઠતા એટલે પછી હું સમજી ગયો કે શું કારણ થી અમને આવું છે એ કારણ બધું સમજી ગયું કે બુદ્ધિ નો ડખો છે બધું બુદ્ધિ નો ડખો બુદ્ધિ છે ચાલવા પડે ચાલો પોતાનો ડખો દવો ઉભો કરે બુદ્ધિ હતા અમે ફસાયા એવું લાગે બધું રોગ નીકળી જાય એવું બુદ્ધિ જો બુદ્ધિ ના ફસાયેલો ના રહે તો બધા રોગ કેમ આજ વસંત દેખાતા નથી વસંતભાઈ મને લાગે જમવા ગયા બધાથી વિમુક્ત થયા પૂછો વિધિ કરી માનવા ને ચાલવાનું સારવાર પૂર્વક ચાલવાનું તેમ છતાં અથડે વ્યવસ્થિત અહિયાં જે છોકરાઓ ભણે દાદા તે આપડે છોકરાઓ ભણે છે ને આપડે એમને કઈ કહીએ એટલે એમ કે તમે જુનવાણી વિચાર ના છો છોકરાઓ એવું કે છે છોકરાઓ કે છે કે તમે બધા જુનવાણી વિચાર ના છો હા એટલે એમના મગજમાં ઉતરે અરે સમજ માં આવે તો ખરું. એટલે બધું સ્વસંદી થઈ ગયું, બધું સ્વસંદી. બાપા ઘરે જવાબ જ ના આપે. વિનય વિનય છે જ નહીં ને, આપણે છતાં હાટે હાટે કરવા આપડે સાવધ રાખશું. પછી આપડે રસ્તો બતાવીએ, પછી અમને ના અપનાવો હોય તો એમનો મરજી. જે હિસાબ આપણને આપવા આવી છે ને, હિસાબ આપ્યા વગર રહેતો જ નથી. ઘણી વખત ખોડું થાય તો આપડે બી વાંક નીકળે. સાવધ રહેવું, આપડે સાવધ રહેવું. ભાઈ ભાયા છે નથી આવ્યા, એમને કે રજા મળે એવું નથી. એમને રજા મળે એવું નથી એટલે નથી આવ્યા. એમને રજા મળે એવું નથી. જોબ પર છે, જોબ પર છે. હું તો ન્યુયોર્ક માં રહું છું, ત્યાં ન્યુયોર્ક માં રહું છું. મુક્ત પુરુષ હોય તે તો બધા જ સાધુઓ કહે છે ને. અમે સ્વામિનારાયણ સંપ્રદાય માં કે સ્વામિનારાયણ સાધુ હોય તે કઈ અમારે મનને વડા છે બધા તમને સાક્ષર અક્ષરધામ માં લઈ જશે. ટેસ્ટ નથી ખરા, કારણ કે એમની સામે એવું બોલવાની હિંમત પણ કરે. લક્ષ્મી ને આમ ખગડાવવામાં આપણું ખોટું ના દેખાય. લઈને ખગડે એટલે બેરો નીકળે. પણ એ કદાચ ગુસ્સો નહીં, પણ આજુબાજુ ના ભગત લોકો પેલા સીધો કરી નાખે. પેલા તો ભગત બધા લઈ જાય. અરે બીજા બધા બહુ લક્ષણ હોય, જ્ઞાની પુરુષ ને એમાં તો લાખો મન. પણ દાદા એમનામાં લખાય છે 1008 ગુણ લખે છે જે સ્વામિનારાયણ હોય છે. 1008 લખે છે ને, એ તો પેટ ઉપર લાડ રાખીને હાથ ફેરવનારા પરમ. પેટ ઉપર હાથ ફેરવી ને લાડ રાખીને નિરાંતે બોલનારા. અને તે બધા સ્ટેન્ડર્ડ નીચલા સ્ટેન્ડર્ડ માટે જરૂર છે. હું ગઈ હતી કાઢી નાખવા જેવો નથી. એટલે જેની જરૂર છે એને હું તો અમે તો હેલ્પ કરીએ. તો આ કરતો આ જાઓ આઉટ ઓફ સ્ટેન્ડર્ડ નો માર્ક છે. આ શું છે સ્ટેન્ડર્ડ ના હોય તો અંદર બે પગ ની વચ્ચે ઘડા જેવું લાગે છે. જ્ઞાન ની ધારા છે. કલાકમાં મુક્તિ આપે. કોણ લીક પૂરી થઈ ગયા? પેલી થઈ કે છે બધા. પણ હવે તમે આપણને એવું ના કે તમે કેમ એને પરીક્ષા કરવી જોઈએ એમ કે. એ તો બધા બધા બધા સાથે કે હું પેલા મુક્તિ આપી દઈશ તને. એમ કે પરીક્ષા કરવી છે એમ નહીં, બધા ઘણા એવું કરતા હોય છે. પરીક્ષા કરવી એટલે શું? નાનું છોકરું કે મારે પ્રોફેસર ની પરીક્ષા કરવી છે. પરીક્ષા કરતા આવે કોઈ માણસ ને, આ માણસ ને પરીક્ષા કરતા આવે જેને બહુ જોઈ બોલતા આવડતું નહીં. એ પરીક્ષા શું કરવાના? પણ તે લોકો પછી બીજા માર્ગે જતા ને એમ કે જે લોકો સાચા બહુ જોડે વાત કરતા નહીં આવડતું. એ પરીક્ષા બાદ શું જ કરે જ્ઞાની પુરુષ ની? આ નાનો છોકરો પ્રોફેસર ની પરીક્ષા કરવી એ થઈ શકે? એ બધી વાડી વાતો પરીક્ષા કરવાની વાત મારે આવડી છે પડવી પડે. ચલો જ્ઞાન લીધા પછી દાદા વિફરે તો તને આ કંટ્રોલ કરતા નથી પ્રાપ્ત. મતભેદ ના પડવું જોઈએ. એમને એમ પૂછ્યું કે જ્ઞાન લીધા પછી વિપ્રાય મેં એના વિપ્રાય પછી રૌદ્ર જણાવી જાય. વિપ્રાયની કિંમત કાઢી નાખી છે ને, તું જુદી નહીં એ જુદું. આપડે તો દરેક પુસ્તક માં લખ્યું છે ફ્રી ઓફ કોસ્ટ અને કિંમત શું, કારણ કે હું કઈ જાણતો નથી એ ભાવ શું કહું, પરમ વિનય અને હું કઈ જાણતો નથી એ ભાવ. ચિંતા ઓછી ના થઈ, મતભેદ ઓછા ના થયા, ક્રોધ માર માં નબળી ઓછી ના થઈ, કશું ઓછું થયું. દવા પીએ કઈ રોગ ના ઘટે, દવા દવા કેવાય દવા ના કેવાય, પણ એમાં આપડે જો પૂછીએ તો કે શું કેવાય, તમે સાચા ભાવ થી ભગવાન ને બસતા હતા એટલે તમારા પેલા પાંચ શત્રુ જતા નથી એમ કે, સાચા ભાવ થી એમ કે લોકો એમ કે બસતા નથી એટલે તમારા પછી ક્રોધ માન માં ઓછા કે થાય, કે સાચા ભાવ થી ભગવાન ને બસતા નથી એટલે ક્રોધ માન માયા લોભ ઓછા ક્યાંથી થાય એમ. સાચા ભાવ થી એટલે સાચો કોને કહેવાય, ગપ્પા છે બધા. તમે જો ધર્મ કર્યા, ધર્મ થયો નઈ તો રસ્તો જોયા વગર બધું મુદે રસ્તે ચાલી જાય, મહેનત નકામી જાય. શું કહે, એને ભૂમિયો જોઈએ, ગાઈડ જોઈએ. દિલ્હીમાં જાય છે તો ગાઈડ કરો નહીં કરશે, આમાં ગાઈડ નહી જે ગાઈડ છે હે, ગાઈડ માં તપાસ કરી ના જોઈએ કે ગાઈડ છે તો લોકો ને પૂછવું ના જોઈએ કે ભાઈ તમને ગાઈડ ફાયદો થયો એમ નથી, કીર્તિફિકેશન તો આપડે કામ કરવું. પરીક્ષા શી કરવાની, પરીક્ષા વળી આવડતી છે, નાનો છોકરો પ્રોફેસર ની પરીક્ષા કરતો એટલી બધી પરીક્ષા કરવાની શક્તિ ક્યાંથી. દાદા એ તો દરેક સંપ્રદાય ના મોટા ચલાવતા એમ છે કે અમારે બધા ગુરુ બરાબર છે એમ કે, કોઈ એની વિરોધ તો બોલશે જ નહીં. કે દરેક સંપ્રદાય ના જે બધા હોય એ ગુરુ ની વિરુદ્ધ કશું બોલે જ નહીં એમ. આ સંપ્રદાય માર્ગ નહીં, આપણી વાત આની વાત નથી કરતો, આ તો બીજા બધા સંપ્રદાય ની વાત કરું છું. બીજા બધા બિલકુલ ના બોલે, ના જ બોલે. શું કહ્યું, પણ બીજા લોકો બધા સંપ્રદાય એમ પૂછે ને એમ કરતા કરતા સાચી વસ્તુ કોઈ મળી આવે છે, જેને ઈચ્છા છે ત્યાં દુકાન મળી આવશે. એ કરું, જેને ઈચ્છા નથી ત્યારે કોલ કોલ કરતો જ નહીં. ઈચ્છા મય મળી છે આ દુનિયા સાચારી ની ઈચ્છા બધું મળી આવે. શું વાતચીત કરો ભાઈ, હ્યુમિડ એટલું બધું છે ગમે ત્યારે આવી પડે. આપડે ભોગ દાડો પડે રોજે, અત્યારે તો ચાર દિવસ તો પડેલો, બે ત્રણ દિવસ પેલા પડેલો, આજે પાછો પડ્યો. એટલે જમીન સૂર્ય ના તાપ થી ગરમ ના થાય તો ત્યાં જમીન માં પાકે નહીં બરોબર. ના દાદા, કારણ કે વિન્ટર માં બરફ પડેલો હોય તો બરફ રહે એના લીધે ધરતી તો ઠંડી થઈ જાય. મહાવીર ભગવાન સિદ્ધ થઈ ગયા, અરિહંત થઈ ગયા, અજોગ્ય ની પેલા સિદ્ધ થઈ ગયા. ઊંચી સ્થિતિ બહુ કામ લાગે છે ને આજે, પેલા તો આપણને પ્રત્યેક સમજણ પાડે, દર્શન આપે, સમજાય છે ને. તો પટેલ ના ઘર કેટલા છે? લગભગ 200-250 ઘર છે. 200 ઘર છે. મહાવીર ભગવાને નેગેટિવ સ્ક્વેર રૂટ નું સોચ્યું હતું. મહાવીર ભગવાને નેગેટિવ સ્ક્વેર રૂટ નું સોચ્યું હતું. મહાવીર ભગવાન શું કહે છે? નેગેટિવ સ્ક્વેર રૂટ. અહિયાનું જે વિજ્ઞાન શાસ્ત્ર છે ને, એમાં મેથેમેટિક્સ મેથેમેટિક્સ માં એક આગળ એક ફોર્મ્યુલા આવે છે, એમાં નેગેટિવ સ્ક્વેર રૂટ એમ કે સ્ક્વેર રૂટ ઓફ નેગેટિવ ઇક્વલ માઇનસ 1 કે એવું કઈ આવે છે. તે કે મહાવીર મારી તો એ મહાવીર ભગવાન ની સોચ છે એમ એ પૂછે છે. બહુ પહેલી સોચ છે આ, કઈ કોઈ નવી સોચ તો આ દુનિયામાં કોઈ કઈ કરી જ નથી. શું કહ્યું? આ કોલંબસ પહેલા કેટલાય લોકો અહીંયા આવી ગયેલા, પણ આ તો અંગ્રેજો એ જોયું એટલે એમને જાણ્યું કે કોલંબસ ગયો એટલે કોલંબસે શોધખોળ કરી છે આ. પણ તે તો એમનું રાજ હતું એટલે લોકો એમનો વાત સાંભળે છે, કોઈ સાંભળે જ નહીં ને. એટલે આને તો કેટલા એટલે અહીં તો હિન્દુસ્તાનના લોકો કેટલાય વખત આવેલા પેલો, અને એનો મંદિરો બંદિરો બધું છે ત્યાં ને. એટલે આ બધું પોત પોતાનું ગાગા કર્યા કરે. પછી પેલા પ્રશ્ન નો જવાબ તમે ના આપ્યો એમ કે છે કે આ છોકરાઓ છે ને અમેરિકન ઇન્ડિયન મા બાપ અને અમેરિકન મા બાપ, તો કે ઇન્ડિયન મા બાપ છે એ છોકરાઓને કેમ પોતાના તરફ ખેંચ ખેંચ કરે છે, છોડતા નથી, અને અમેરિકન મા બાપ છોકરાઓને જુદા રાખે, જુદા રાખે, સ્વતંત્ર કરવા. ઝઘડો થઈ જાય તો છૂટા થઈ જાય, એમને વાર નહીં બિચારા. અને અમને તો વહેલી જે ઝઘડો થયો હતો એને ચાલ્યા કરે આખી. કયું સારું છૂટા થયું? હા, બધું એ બધું